હોટ એરિયામાં, એટલે તો અમારે ભીડ માં કઈ દેખાય જ નહીં, વચ્ચે નીચે શું પડી. કોક ના હાથમાં આવી ગયું, દેખાયું ને લઈ લીધું એને. પછી તું આશા રાખું કે અહીંયા ફરી પાછું આવશે હવે, કારણ કે દરિયામાં પડ્યા જેવું ઘરમાં પડ્યું હોય તો આપડે આશા રાખીએ કઈ જગ્યાએ જડી આવશે, કોઈક લઈ ગઈ છે તેનું, પણ આ તો આશા જ ના રખાય ને. જયારે દરિયામાં પડી ગયું હોય, 15 ફૂટ ઊંડો દરિયો હોય, પડી ગયું હોય, ઘેર આશા ખોઈ નાખીએ આપડે. પણ 3 દાડા પછી પેપર માં વાંચવા મળે કે કોઈ નું ઘડિયાળ ખોવાયું હોય, સોનાની ચેન વાળું છે, એટલે આપડે મારું જ ઘડિયાળ ની વાત કરશે. અને તે પેલા એના પૈસા આપીને લઈ જાઓ સાપવાના. એટલે જો તમારું છે તો આ દુનિયામાં ગમે ત્યાં પડેલું પાછું આવશે, અને તમારું નથી તે ઘરમાં મૂકેલું તિજોરી માં લઈ જશે. તમે ખોટું કરો, તમારી મિસ્ટેક અને ભૂંડર થી તમારે દુઃખો છે, કોઈ દુઃખ નથી. શું કરે એટલે મિસ્ટેક કેમ થાય છે, કારણ સમજણ થી, પોતાને સમજણ નહીં હોવાથી તે અમે સમજણ તમને સમજાવી શકીએ. બધું પૂછો તેમ તેમ શું આપડે ઘણા માસ પેલા એવું બોલતા, તારા પગ ભાગી નાખીશ તને, શબ્દ થી તો એમ લાકડી જ ના ભાગ્યા, પણ શબ્દ ભાગ્યા ને કેને રૂપાંતર આવે, પગ ભાગી ગયા આપડા ભાગી જાય બોલના. ભાગતા નથી પણ બોલે છે એ અનઇફેક્ટિવ નથી, કોઈ પણ શબ્દ અનઇફેક્ટિવ છે જ નહી. તું એમ કહું નીચે જઈને કે દાદા ના લાયક છે, તે શું ફળ આપશે તને કે ના ખબર પડે, મને ખબર ના પડે. શું કહ્યું એટલે અનઇફેક્ટિવ શબ્દ કોઈ છે નહીં. હવે જીભ કરે શું દાડો સિરાય કાઢ્યું હતો, હજી બોલ દઉં છું કે થપ્પડ મારી સમજ્યા તી સવાર. હા હજુ માફી ભાગી દેવાનું છે, એ જીવે છે અને તમે જીવો છો. કેટલા વખત આવું કર્યા કરો દાદાજી, ઉપર છોટું છોટું સુધારવા માટે કોઈ માને નહીં. ભગવાન છે કે મા છોકરા ઉપર ક્રોધ કરે, તે ક્રોધ ને કુદરતે પણ ક્રોધ નથી કર્યો. હા ન્યાય થવો જોઈએ ને, કે ભાઈ મા છોકરા ને ક્રોધ કરે, મા ને શું લેવું તું, તે શું કે છોકરા ને સુધારવા માટે છે. એટલે મા ને પુણ્ય બંધાય, શું થાય મા ને પુણ્ય કરે છતાંય પુણ્ય બંધાય, કરશો ને. અને બીજો કોઈ કોઈ ક્રોધ કરે તો પાપ બંધાય. ઘરમાં આપડા ભત્રીજા કે કોઈ ભાણિયા એ લોકો ને આપડે સુધારવા માટે કહીએ તો શું થાય, ભલા માટે કરે છે. આપડો સાથ ના હોય ત્યાં આગળ આ ક્રોધ તો લોકો સ્વાર્થ થી કરે છે, શિષ્ય પર ક્રોધ કરે તે સ્વાર્થ થી. પણ જો સુધારવા માટે કરતા હોય ગુરુ મહારાજ તો વાંધો ના. છોકરા જોડે બહુ સાથ નહીં, સાથ તો આ દુનિયા સાથી જ છે, પણ લિમિટેડ સાથ, લિમિટેડ તેને સાથ ગળ્યો નથી. આઉટ ઓફ સેલ લિમિટ હોય તેને સાથ કહેવાય છે. આ બધા ખાવા માટે બધા ભેગા થાય, એમ ખાવા ના દે તે દુઃખ થાય, એટલે એટલો સાથ હોય ને બિચારાનો, દરેક ને સાથ તો હોય ને, પણ એ સાથ એટલો પણ પછી પાછા કોઈ મીઠાઈ લઈ લે ત્યારે આપણે એને દુઃખ કહીએ, ખોટું કરે છે. એને આપીએ એટલું લઈએ, અગર તો એ માગે એટલું આપણે આપીએ, એ હરકત વાંધો નથી બરાબર. પણ સ્વાર્થ નહીં, તારું માથું ભાગી નાખે કે છે. શબ્દો વાપર્યા, શબ્દો હજુ કૃષ્ણ ભગવાન બોલેલા છે ને તે હજુ શબ્દો ઉપર છે, બોલાઈ શકાય. બોલાવા શબ્દો વિરાશ થતા નથી તો તમારું શું થાય? લોકો જાણે કે આપડે બોલ્યા એમાં શું ઘડી પછી કશું નહીં. ના એવું નથી આ જગત, તું કોઈ જગ્યા બોલતી હશે ને, કશું બોલતી હશે ને. હા એટલે આ વિચારવાનું, પછી જે આપણે નક્કી સમજવું આવું થાય તો આપણે કષ્ટાવું કરવો બોલાય ને. એ દાદા ભગવાન તમે ના કહ્યું છે તો અમારે થઈ ગયું, પસ્તાવો કરું શું, ફરી નહીં કરું કે પછી ફરી થાય તો પછી ફરી નહીં કરું કે સમજો ને. સ્ત્રી જાતિ એટલે કપટ કર્યા કરે, શું એ કપટ ને આપણે જોયા કરવો, કારણ સ્ત્રી જાતિ છે એટલે થાય છે, માટે એ કપટ ને આપણે જોયા કરવો. અને ખાનગી ને કેવું કે તરુલતા બેન શા માટે આવતા, તો દેખ ભાઈ શ્રી નો આવ્યો છે પછી આવું શા માટે કર્યું છે ના કેવાય કે તમારે હમ થઈ જશે તરુલતા બેન. શરમ લાગે, શરમ લાગે સમય નહી થવાય. હા શરમ લાગે, શરમ લાગે દાદાજી ની, દાદાજી ની હાથે લઈને હજી સ્વભાવ ના સુધરે. દાદા કે સાચું બસ માં નહી દીધું તે ગાડું લાગે આવી. પણ 14 માં દાદા માટે જરાય મન બગડ્યું નથી નઈ. અપરા હું કશું નહીં, અપ જ નહીં, અપ જ અપ જ. અને કે મારું ધારેલું દરેક કામ દાદા, દરેક કામ એકુય કામ મારું ધારેલું પૂરું ન થાય કર્યું. જે ઈચ્છા કરીએ પૂર્ણ થઈ જાય છે. એટલે આવે જે આ જાણી લેવાનું નાની બાબતો બરાબર. પૂછ્યું ને કે ભાઈ કેવી રીતે અમને આ દોષ બેસે છે, કઈ ભૂલ થાય છે? તો ભૂલ તો મન વાણી ને કાયા, મન શું બુદ્ધિ નું છે તે એ જુદી વસ્તુ છે. બુદ્ધિ નું મન વાળી નીકળ્યા દોષો વધારે, મન વાળી નીકળ્યા ને મન થી અવરું વિચારીએ. આ બેન છે મન મોટું ભાઈ, ભાઈ નું ભૂપેન્દ્રભાઈ નું. અને મનમાં એમ કે મારે બેન ના દીકરા છે, તેની સ્થિતિ જરા બધી તો અહી લાયો કે તો ભોગાલો. તમે જેમ ભોગાવે કે પણ બા તરીકે એને અપનાવેલી. એની જે રિયલ મમ્મી બહાર જતી હતી જોબ પર સવાર ના, તેની સાથે ભૂપેન્દ્રભાઈ આડું આડું ના કરે પુરુષો, પણ સ્ત્રીઓ બહુ હળગોજવારી કરે. તે બીજી આવે ને તેને ગમે નહી, આ બીજી મયરા હળમ પહેરી ને ગમે નહી. પણ આ તો મોટા મોટ ને ગઈ ફેરે મેં જોઈ લીધી કે છોકરા બહુ ડાઈ. મેં અરવિંદી વાત કરી, મને મેં કોઈ દિલ ખરી કર્યું. સંસ્કાર આવે ને સંસ્કાર, એની મધર કેટલી મધર આવે છે જોઈ છે ને તમે? બહુ બેસેલા કુટલી. એટલે આવું બધું હા, આવું લોકોને સુખ આપીએ તો આપણને મળે. શું આપણે આજે આને દુઃખ આપીએ તો દુઃખ મળે? એટલે શું આપવું જોઈએ આપણે? સુખ અને જેમ બને એટલું સુખ. અને દુઃખ આપણને આપે તે ક્યારે કોક જગ્યાએ આપી છે પેલા, આપણે જમે કરી દેવાનું, જમે જમે કરી દેવાનું. બે અપમાન કઈ જાય તો આપણે આપણા લોકો શું કરે, 5 અપમાન કરે. એટલે હું તને ના ગમતા તીરી જ નહીં આવે. આપણે ના ગમતા હતા જેને કહી દઈએ ભાઈ આ પતી ગયું આપણું, અને 5 ધીરે ને સારું ને, 5 ધીરે ને આપડે લોકો આ જગત વેર થી ઉભું છે, પ્રેમ થી નહીં ઉભું. સારા કાળ માં પ્રેમ હતો, હું તો એ જોયેલું કે આ બેન ના મોટો હોય, મોટા ભૂપેન્દ્ર માં હોય જયારે કે એને ભણા કરે ને બેન ના ભણા એટલે મને મોટું હોય, પણ આ બેન ના તે કઈ ગમે તે ઉપાધિ કરીને કાર્ડ છૂટો કઈ નાખે. એને રાગે પાડ્યા બધાને જીવન સુખી બનાયા લોકો બધા કે છે ને તમારે તો બહુ ભાવ છે તમે છોકરાને વડો છો ને ભાવ રાગે પાડ્યા બધા નહી તો મને એટલે ત્યાં ત્યાં નોકરીઓ કરતા હોય દાદાજી બધા માટે કરવાની ભાવના પણ કઈ ખોટું કરે ને તો દુખ વાણી થી એને કડવું બોલાઈ જાય. હા એ બોલી બાકી ભાવ તો બહુ ઉમદા પણ કડવું બોલે શું કે છે વાડીમાં તમારી પાસે માલ નથી તે તમને કડવું વાપરો છો, બીજો મીઠો માલ નથી એવું કુદે કે માટે તમે કડવું વાપરો છો માટે તમને ફળ એવું આવશે મીઠો વાપરો. મીઠી ભાષા બોલવાની નથી હતી હોય ને મીઠી હોય ને કઈ સારી જગ્યાએ પૈસા આપ્યા મારવાડી લોકો દર સાલ 5 લાખ કમાય ને પાંચમો ભાગ છે તે ભગવાન હતા નાખ્યા નાખ્યા આ જઈનો મોટા મોટા ભગવાન હતા નાખ્યા કારણ કે એ બીજ ખેતર માં વાયુ કેવાય અને આ લણ કેવાય તે પેલું વાવે તો બીજ લણે અને ટોપ બિયા નાખી દે દાદા જે સારા સારા બિયા હોય તે નાખી દે એ નાખી દે એટલે એનું ફળ વધારે સારું આવે એ પછી વાવે ને બી ખાઈ જાય બધો ભગવાન ડેરાસર માં સાધુ મહારાજ ભાઈ આચાર્ય પાસે ભલે ને જ્ઞાન હોય ના હોય પણ આપડે સાધુ મહારાજ ની સેવા કરી એવું આપણને જ માન છે ને એટલે જાત જાત નો આહાર દાન ભગવાન ચાર પ્રકાર દાન કર્યો આહાર દાન એ કોઈ પણ માણસ આવ્યો તને દસ દાડા રહેવાનું હોય આપડે અમેરિકામાં તો આપડે કઈ રહે સારી રીતે આપડે ઓળખાણ હોય તો જ આવે ને કોઈ કહે ને એને સારી રીતે રાખો શું દસ દાડા માં કઈ નોકરી મળી જાય તો એનું ગાળું લાગે પડી ગયું એટલે આપડા દસ દાડા એને ઉગ્યા પછી છે તે ઔષધ દાન કોઈ માણસ ને આપડે દવા ખરાબ ગયા હિન્દુસ્તાન દવા ખરાબ હતો 200 ની દવા લાવવાની જ અડચણ હોય તો આપડે કહીએ ખાનગી માં ઉઘાડું કહીએ તો એને શરમ લાગે આપણું દાન માણસ ખાનગી માં કહી ગયા તમારે જે દવા ડાક્ટર કહે મને પારતી આપજો હું લઈ આવીશ કે બરાબર શું પૈસા ના લઈએ એ અમલે છે તે જીવન શરૂઆત થઈ પેલું જીવવાનું એટલે આહાર દાન કરતા ઊંચું આ એનાથી દાન જ્ઞાન દાન એટલે કઈ કોઈ જ્ઞાન આપે મારા જો સમજણ પાડે વ્યાખ્યાન કરે તે કરે પુસ્તકો છપાવે સારા સારા અને બીજા વાંચે એટલે પુસ્તક માં જોડાથી મન ફરે એટલે જ્ઞાન દાન કહેવાય કે જઈને પકડી લે ખૂબ લાખો રૂપિયા પુસ્તકો છપાવે કરે શું કે જ્ઞાન દાન અને છેલ્લું અભયદાન કોઈને ભય ના હોય આપડે અભયદાન કહ્યું તમે ટોપ લેવલ નું કહ્યું દાન અને સહેલામાં સહેલું બાર વાગે આવું ને બુટ ની નીચે પેલી લોખંડ ની પેલી મૂકતા હતા ખડાક ખડાક અવાજ થાય રાત્રે રાત્રે અંધારા કોઈ આવતું જતું ના એટલે અવાજ થાય એટલે એ અવાજ થી કૂતરું બેઠેલું હોય ને તે ભડકી રોકવાનું ઊંચા કરે ભડકે બિચારું કોણ આવ્યું એટલે કૂતરું ના ભડકે એટલા માટે હું થોડે છેટે બુટ કાઢી અને મારે બધા હાથમાં કાઢી ને પછી જતો હતો આજ સુધી જે લોકો ને અપાયા હોય દુઃખ આપણા થકી એ મારી હાજરી માં માફી માંગી એટલે નીકળી સાધન આપ્યા છે શું આવું પૂછો પ્રતિક્રમણ કરવાના હા એ જ મારી હાજરી માં લખીને આપો તો બધું એ કરી આપો આવું બધું ભેગું હોય તો લખીને આપજો શું કહ્યું બે વર્ષથી ભાઈ મારી ભાઈ બે રે તે સંસારના લોકો આગ્રહ કરે એ માણસ શું થાય અને પછી ચડે નહી આગ્રહ કરે એટલે અને પછી ચીડ ચડે એટલે આપડે હુતા હોય તો આ એને બેહે તો પેલા ભાઈ હુતા હુતા ગુંચી લાયા કરે શું કહ્યું કાઢી જ મળે ને ચીડ ચડે એટલે માણસ ઉપર ના તો ધ્યાન આવે હા હવે બે વર્ષથી નભાઈએ છીએ જો ને બેસી રહ્યા ચાર કલાક બેસી રહે તો બેસી રહ્યા કારણ કર્યું એને દુઃખ ના થાય એટલે હાલ પણ એ સમજે તો એનો દાડો વધશે ને મને તો વધે નહીં હું તો સેફ સાઈડ નીકળી જઈશ તો બરાબર ને એનું દુઃખ ના થાય એવું પણ એ સમજે તો એનો ફેરફાર થાય શું કરે અભાવ આવે જ નહીં જ્ઞાની નો અભાવ હોય નહીં દાદાજી કોઈને અભાવ કરવો એ બી દુઃખ દેવું થયું ને બધા દુઃખ સહન કરીએ અમે પણ અભાવ હોય નહીં છતાં એને અભાવ કરી નાખે એટલી વધારે એનું બધું છે બધું બોલો શું થાય જય સચિદાનંદ પણ આવી ગયો પ્રશ્ન પૂછ્યા સિવાય ખુલાસો મળ્યા કરે પ્રશ્ન પૂછ્યા સિવાય ખુલાસા મળે છે એટલે પ્રશ્ન પૂછ્યા નહીં પડતા ને ભરત ને શબ્દ પાડી દો કે એનો ઉકેલ આવી જાય બહુ છે મને વાંધો નથી મને તો આમ જ કરે તો મને વાંધો પણ એની લાઈફ કેમ કરીને ફેરફાર થાય એટલા પૂરતી જ ભાગ્ય છે થવું તો જોઈએ મારી જોડે રહેવાનો ફાયદો ના થાય લોક શું કહે ને આ બધી ઊંધી બિલીફો ભરેલી શું ભરેલું શું ભરેલું ઊંધી બિલીફો એને પોતાને સમજાયું કે એને ના ગમતું હોય તો કરે શું થાય અને પછી એ મારા સાહેબ જોડે બેસી રહેતો ના ગમે હે ગમે નહી પછી બહુ અણગમો થતો જાય તો પછી ચીડ ચડે હા તો અમે સમતા મળીએ પછી બીજા ને પેલા તો ખુબ અગળ જાય શું કહ્યું ગેટ આઉટ કહી દે અમે ક્ષમતા ભરી જાય એનો હમણ બગડી જાય ને ત્યાં હમણ બગડી જાય આધાર શું રે કેમ આમ થયા ના છે એટલે ઓલ રાઈટ થઈ જાય આ તો હવે પૂછે એટલે વાત કરવી પડે સોમનાથ પૂછે છે અમારા દુઃખો ના અનુભવ હોય તો શું કરવું જેટલા પ્રકારના દુઃખો છે એટલા પ્રકારના ઉપાય છે શું કહ્યું દુઃખ થયા પછી ઉપાય કરીને મટાડવું કે દુઃખ થવા ના દેવું એ આપણે સમજવું જોઈએ. પાટા મારેલા હોય એના કરતા દુઃખ ઉત્પન્ન ના થાય એવો રસ્તો ખરવો. શું કહ્યું? ઉત્પન્ન ના થાય એવો, એવું દુઃખ જ ઉભું ના થાય. પગ ભાગી નાખી એવું હોય દેશ માં બોલે. બોલા બોલા તારા ટાટિયા ભાગી નાખી. હું જ બોલું છું, હું જ બોલું, હું જ બોલું છું. બોલતી હતી, હવે બોલું છું. કેટલી બધી ગોળ જ્ઞાનતા ને કઈ જરૂર હોય તો એવું કઈ બોલવાની. હવે નહીં બોલીએ ના, હવે તો શું બોલા. દાદા જ્ઞાન મળ્યા પછી ચાલુ બોલે. દાદા મારી બા છે ને તે ઘણી વાર નિંદા કુટલી કરે તો હું બહુ ખીજવાઉં. નિંદા કુટલી કરે ને તો મારી બા ને બહુ ખીજવાઉં કે નહીં કરવું જોઈએ, તો એમાં મને પાપ લાગે? મીના શું કરે? એમ કે છે કે મારી બા કોઈની નિંદા કુટલી કરે તો હું એના ઉપર બહુ ખીજાઉં, આવું નહીં કરવું જોઈએ તો મને પાપ લાગે? પાપ તો લાગે ને તારી મધર દુઃખ દઉં છે. નિંદા કુટલી કરે એમાં તારે હાથ કરવાની શી જરૂર? તું ખીધાથી ફેરફાર થવા નથી, ઉડતા વધારે મજબૂત કરશે. કા છોકરી ગાડી છે ઉડતી, શું થાય? મારી બા એવું નહીં કરે, મારી બા ઓછું કરતા છે. ફેરફાર કરી નાખે એમ? હા તો સારું પડે, તો ચેતે છે, તો રેડ સિગ્નલ તજે. નહી તો એ કે છે આ છોકરી વેરી શું સમજે ખરેખર. તારી પપ્પા ગુસ્સો કરે. બઉ ખોલું તમારે. બે બે મૂકીને આવ્યો ક્યાં? બીજા સંગપતિ બધા જાણે શું કરે? સંગપતિ જાણે દાદા જોડે આ લોકો આવું કરે. ક્યાં કોણ ફિટ કરી શકે? શું કહ્યું? અહીં જ અનફિટ થયા એને દુનિયા કઈ આગળ ફિટ કરી શકશે એ આધારે અમે. શું કહ્યું? નિરૂબે નહીં વિચાર કલાક હોવા દે કે બપોર ત્યાં એ ના પૂજા અમારે ત્યાં બેસીએ કે એ અંધલી હોવું કે બોલો. હા આગ્રહો થી ઉપર એ વધે કે તારે ન્યાય શું લાગે? બરાબર કેમ કે પણ તું શું કરું તારી જોડે આવું કરે? મને ના ગમે. ઠીક છે, મને ના ગમે કે મને પણ ના ગમે એમ. આપણને જે ના ગમે એ બીજા વ્યવહારમાં ના કરાય તો પછી જ્ઞાની પાસે જ્ઞાની જે દેહધારી પરમાત્મા કહેવાય. તમે ચાલવા દે એનો અર્થ એવું સમજે કાયદેસર ચાલવા દે છે. શું છે કાયદેસર ચાલવા? સમજણ જ નહીં ત્યાં આગળ વિનય ની સમજણ હોય અહીંયા કરે તો આવું હોય જ નહીં. અને આવું અહીં કોઈ કરે નઈ આવું. આ બે બળવા ખોડ ગયા તમે એવા જોઈએ બે. અને આપડે સંગત તરત જ કઈ નઈ એને દયા ના હોય, લાગણી ના હોય કે ભાઈ એને શું થશે. અને અમે જોડે કારણે કોણ ઘરશે આ માલ ને? જે અહી જ અનફીટ થાય છે જ્ઞાની પાસે અનફીટ થાય માલ ને બાદ કોણ ઘરના તે નોકરી માટે કોઈ રાખે નઈ. રાખે તો થોડા દાડા રાખે ને પછી ઉડાવી દે. શું કે અને ફાધર મધર એ જાણી ગયેલા બિચારા એ એમને કે કરે અંધલી તો નિરીબેન નું કેટલું બધું બોલે. એના ફાધર બધા કે નિરીબેન ના બોલે નિરીબેન પણ બોલે એટલે બે જવાબદારી. છતાં એમના ગુણ કેવા હોય છે? એ અંદરી ત્રણ ચાર વર્ષથી નોકરી કરે છે, તે થશે પગાર બસ બાદ છે કે બહુ સાત સાત હજાર રૂપિયા 23,000 ભેગા થયેલા છે, 23,000 એ દાદા લઈ લો. મેં કીધું બેન પૈસા અમે લઈએ નહીં તારો, તારે એને ફાધર પણ કે લઈ, એને ફાધર કે છે લઈ લો ને કે થાય, અને મનમાં ઈચ્છા છે ડેરાસર ખાતે ના લઈએ, અને મન સમજતું થાય કે આ મેં સાચી રીતે સમજીને આપ્યા છે, કાલે હવે એને ફેરફાર થઈ જાય મન શું, અને પછી એને પસ્તાવો થાય કે આ મેં દાદાને રાખી ના આપ્યા સારું, તો દાદાને કેવા માં જોઈએ છે? માટે તું તારી લોન તારા પોતાનો જ માટે ઓવર ડ્રાફ્ટ કરું છું, એમાં મારે શું લેવા દે? એટલે હજી નથી લીધા, આપણે ખૂબ જ મને હમણે મને એમ સંતોષ થશે કે હવે એને એમ કહ્યું કે હું કોઈ જગ્યાએ મારો ફેરફાર થવાનો જ નથી આવે, તો એને ના મને ખાતરી થઈ છે. ભરતભાઈ પર આપી 5,000 અત્યારે આપી દીધા હતા જ્ઞાની પુરુષ દર્શન કરવા ના બને તે ત્યાં આગળ આપણે એમનો લાભ કૃપા ના ઉતરે એવું કરીએ. એ બધું એને આવડતું જ નથી, આ કેવી રીતે કરવું તે મોટી શબ્દ ને, એમાં નથી કપટ નથી, બીજું કે લુચ્ચે નથી ચોરી નથી કે, પણ ચલો ખટપટીઓ હોય ત્યારે આવડે કે શું કરું તો વિનય લાગે. ના પણ તપ કરવું પડે, રોગ તો થાય ને, તપ તો તપ કરવું પડે. શુદ્ધાત્મા છે એવું રહેતું નહી, તને સારું આટલો ફેરફાર થઈ જાય. બાંધલી તો ફેરફાર કે નહીં, બાંધલી તો બહુ બ્રિલિયન્ટ બહુ સરસ છોકરી શું કહે, આ તો અલગ તે પડેલો આવા માણસ શું કહે, બાંધલી તો કઈ નહીં, બાંધલી તો એ આખી દુનિયા જોડે લડે છે, અને દાદા ની પાસે હિટાડી હિટાડ આખી દુનિયા જોડે બળવું, ફાધર જોડે બળવું. ફાધર કે છે હું ગરમ પાણી ની ડોલે એને નાવા માટે મૂક્યાલું, તમને કોને કહ્યું હતું આ બધું માથાકૂટ કરે છે? પણ દાદા તમારી સાથે જે આપણા આ બધા આપતા પુત્રો ને પુત્રીઓ કે અમે બધા જે તમારી સાથે રહીએ છીએ, તો દાદાના જ્ઞાન પછી આપણે એમ કહીએ કે આ મન વચન કાયા થી કિંચિત માત્ર કોઈને પણ દુઃખ ન હો, આટલું સૂત્ર જો ખબર હોય તો એ લોકો થી એવું બોલાય જ નહીં, બોલાય નહીં, છતાં જીવન બોલે છે. આ બોલાય નહીં એની પાછળ આપણે એમ સમજવું જોઈએ કે બોલાય નહીં એમની શ્રદ્ધામાં છે, વર્તન માં જુદું હોય કે શું કહ્યું, વર્તન એ ડિસાઇડ થઈ ગયું છે શું કહ્યું, માલ જે ભરેલો છે. પણ દાદા ધારો કે આજે મેં અત્યારે ખાલી થાય, દાદા આજે મેં ધારો કે શૈલેષ નું અપમાન કર્યું, સવારે હું એમ કહું કે આ મન વચન કાયાથી કિંચિત માત્ર પણ દુઃખ ન હો, છતાં શૈલેષ ને મારા થકી કઈ દુઃખ થયું એમ મને લાગ્યું તો એનું પ્રતિક્રમણ કરું, તો દાદા નું વિજ્ઞાન મારા અનુભવ પ્રમાણે જો તમે 5 વાર જો પ્રતિક્રમણ કરો એનું ખરાબ આવતી એ થતું જ નથી, છઠ્ઠી વખતે દુઃખ આપી શકતો જ નથી, દુઃખ એમને આપી શકતા નથી, એના પર ખીજવાનું જ નથી, પરિવર્તન જ થઈ જાય છે. અમુકનું પરિવર્તન થાય ને અમુકનું ના થાય, અમુકનું માલ ખાલી થઈ ગયો તો પરિવર્તન એમ થાય, અને કોઈને માલ થતા વાર લાગે શું, એ મહી માલ કેટલો છે એના પર આધાર રાખે. પણ એ દાદા એ તમારો અમુક ભાવ નો માલ ઓછો તો એ માલ નો તમારે તર થઈ ખલાસે જાય, પછી તમારે કહે. પણ દાદા આમ જયારે કહે છે ત્યારે લોકો દુરુપયોગ કરે છે એ શસ્ત્ર નો, દુરુપયોગ કરે તો એને પોતાનું નુકસાન જ છે શું, પણ માલ ભાઈ ભરેલો હોય તો ના જાય, માલ ભરેલો કારણ કે આપડે એમ કે ભરેલો માલ બોલે છે એમ કહ્યું એટલે એનું ઉપરાણું લઈને એ થાય છે, પણ એમ કે આ રીતે મારાથી નહીં થવું જોઈએ એમ કે ઓટોમેટિક બંધ થવાનું જ છે ના, જેવું કહી તો પેલો પછી પસ્તાવો મૂકી જાય કે હું પડી ગયો શું, એનો અર્થ એવો થાય કે હું પડી ગયો ચાલુ શું ન કરવું જતા થાય છે માટે હું પડી ગયો એ જ નથી, પડી જતો નથી કોઈનો વહેલો ખાલી છે એ બને બરાબર. બહેનો જયારે ખાલી થાય વાર લાગે ને તે વધો નહીં રાખવાનો. ના એ તો આપડે તો જોઈએ છે, પણ સામાન્ય રીતે એવું ને કે આ તો મારી સમજ પ્રમાણે આપડે જો જય સચ્ચિદાનંદ સંઘ ને માટે આપણે ફરતા હોય, કામ કરતા હોય, દાદાની સાથે રહેતા હોય અને આ રીતે આપણે એ સતત